શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 52મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, મુક્તાનંદ સ્વામી આદિ સર્વે સંતો વર્ણિરાજને સદાય ધ્યાનપરાયણ સ્થિર દ્રષ્ટિવાળા જોઈને અતિશય આશ્ચર્ય પામ્યા અને મુક્તાનંદ સ્વામીએ તેમને એક વખત પૂછ્યું કે હે વર્ણિરાજ, સર્વકાળે તમારી દ્રષ્ટિ સ્થિર જોઈને અમને પ્રશ્ન થાય છે કે તમે ક્યાં દેવતાનું ધ્યાન કરો છો તે અમને જણાવશો? આ પ્રમાણે મુક્તાનંદ સ્વામીનું વચન સાંભળી નીલકંઠ વર્ણિ કહેવા લાગ્યા કે હે નિષ્પાપ મુનિ, સર્વે ઐશ્વર્યે સંપન્ન સર્વેશ્વર શ્રી રાધિકેશ ભગવાન શ્રી કૃષ્ણ છે. તે જ શતશાસ્ત્ર સંમત અમારા ઈષ્ટદેવ છે. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ છે. તે બ્રહ્મા વિષ્ણુ અને શિવ આદિ સમસ્ત દેવોના પણ દેવ છે અને વરાહ આદિ અનંત અવતારોને ધરનારા છે. હે મુનિ, તે મારા ઈષ્ટદેવનું હું નિત્ય ધ્યાન કરું છું અને નિત્ય પૂજન કરું છું. તેમજ કળિયુગના દોષમાંથી તારનારું તેમનું નામ સંકીર્તન પણ નિત્ય કરું છું. હે મુનિ, પોતાના શુભાશુભ કર્મથી આ સંસાર સાગરમાં ભમતા અને દુઃખી થતા મનુષ્યોને આવા ઘોર કળિકાળમાં સંસાર સાગરમાંથી ઉગરવાનો એક શ્રીકૃષ્ણ ભગવાન વિના બીજો કોઈ આશ્રય નથી. માત્ર તેમનું એક શરણ જ ઉપાય છે. માટે લક્ષ્મીપતિ ભગવાન ગોવિંદના ચરણકમળ વિના અન્ય વસ્તુમાં મને એક અણુમાત્ર પણ પ્રીતિ નથી. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, શ્રીહરિએ આ પ્રમાણે પોતાનો હૃદયગત અભિપ્રાય કહ્યો તેથી અતિશય પ્રસન્ન થયેલા મુક્તાનંદ સ્વામી પોતાને ભગવાનના એકાંતિક ભક્તો હંમેશા વહાલા લાગતા હોવાથી મહાબુદ્ધિશાળી અને ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત શ્રીહરિને કહેવા લાગ્યા કે હે વર્ણિરાજ, અમે સર્વે સંતો પણ આ પૃથ્વી પર અત્યારે તમે કહ્યા તે જ શ્રીકૃષ્ણ ભગવાનના ઉપાસના ભજન કરીએ છીએ અને ગુરુ રામાનંદ સ્વામીની કૃપાથી હૃદય કમળમાં તેનું સાક્ષાત દર્શન પણ કરીએ છીએ. હે વર્ણિરાજ, આ લોકમાં રામાનંદ સ્વામી નામે પ્રસિદ્ધ જે સ્વયં ઉદ્ધવજી છે તે જ અમારા સદગુરુ છે. મુમુક્ષુઓને આશ્રય કરવા યોગ્ય છે. એ જેમના ઉપર કૃપા કરે છે તે મનુષ્ય સમાધિમાં ગોલોક ધામને વિશે અખંડ રાસલીલામાં બિરાજતા મુરલીધર શ્રીકૃષ્ણના દર્શન કરે છે. તો પછી હે બ્રહ્મન, ભક્તિ ધર્મ અને તપથી યુક્ત વર્તતા તમારા જેવા મહાપુરુષોને તે રામાનંદ સ્વામીને વશ વર્તતા ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યક્ષ દર્શન આપે એમાં શું કહેવું? એ તો આપે જ. હે વર્ણિરાજ, અમે સર્વે સંતો ગુરુ રામાનંદ સ્વામીને ભગવાન શ્રીકૃષ્ણ થકી જુદા જોતા નથી. કારણ કે મનુષ્યોના કલ્યાણને અર્થે સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન જ અત્યારે ગુરુ રામાનંદ સ્વામી રૂપે રહેલા છે. હે વર્ણિરાજ, ઉદ્ધવજીને પોતાની સમાન ગુણવાળા જાણીને તેમને વિશે ભગવાન શ્રીકૃષ્ણે જ અંતર્ધાન થતી વખતે આ ભરતખંડમાં મુમુક્ષુ જીવોને મોક્ષને માટે ગુરુપદ સ્થાપન કરેલું છે. તેથી હે બ્રહ્મન, આ વર્તમાન કાળે ઉદ્ધવજી સિવાય બીજે ક્યાંય ગુરુપદ રહેલું નથી. આ બાબતમાં શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંધના ચતુર્થ અધ્યાયના 2 શ્લોકો પ્રમાણભૂત છે તે તમે સાંભળો. હે વર્ણિરાજ, ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે આ લોકમાંથી જ્યારે હું અંતર્ધાન થઈશ ત્યારે મારા સ્વરૂપને આશરે રહેલા જ્ઞાનના અધિકારી અત્યારે આત્મવિદોમાં શ્રેષ્ઠ એકમાત્ર ઉદ્ધવજી છે. ઉદ્ધવજી મારા થકી એક અણુમાત્ર પણ ન્યૂન નથી. કારણ કે તે શબ્દાદિ પંચવિષયોથી ક્યારેય ક્ષોભ પામતા નથી તેવું તેમાં સામર્થ્ય છે. માટે આ લોકના મનુષ્યને મારું જ્ઞાન આપવા ઉદ્ધવજી આ પૃથ્વી પર ભલે રહે, તેને ઋષિઓનો શાપ અડશે નહીં. હે નિર્દોષ નીલકંઠ વર્ણિ, આ પ્રમાણે સ્વયં શ્રીકૃષ્ણ ભગવાને પોતાના તિરોધાન સમયે કહ્યું છે, તેથી તેમના આશ્રિત અમે સર્વે તે ગુરુની આજ્ઞામાં રહીને શ્રીકૃષ્ણનું ભજન સ્મરણ કરીએ છીએ. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે મુક્તાનંદ સ્વામીનું વચન સાંભળી શ્રી નીલકંઠ વર્ણિને પિતા ધર્મદેવે કહેલ ગુરુ રામાનંદ સ્વામીનું અને તેના ગુણોનું સ્મરણ થઈ આવ્યું. ત્યારથી માંડીને સ્વયં સાક્ષાત શ્રીકૃષ્ણ હોવા છતાં મનુષ્ય નાટ્યને શોભાવવા માટે શ્રીહરિને ગુરુ રામાનંદ સ્વામીની સેવા કરી તેમની કૃપા સંપાદન કરી પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ચંદ્રના દર્શન કરવાની ઉત્કંઠા જાગ્રત થઈ. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ત્યાર પછી નીલકંઠ વર્ણિ મુક્તાનંદ સ્વામીને પ્રણામ કરીને અતિ સ્નેહથી કહેવા લાગ્યા કે હે સદબુદ્ધિમાન સ્વામી, આજથી હું તમારો છું. મારું હિત થાય તેવું મને શિક્ષણ આપજો. બીજી કોઈ શંકા ધરશો નહીં. હે સ્વામી, ગુરુ રામાનંદ સ્વામીના દર્શન મને જલ્દી થાય તેવા ઉપાય કરો. હે રાજન, આ પ્રમાણે કહીને વર્ણિએ પોતાનું જન્મ અને કર્મ સંબંધી સર્વ વૃત્તાંત સંક્ષેપથી મુક્તાનંદ સ્વામીને કહી સંભળાવ્યું. હે રાજન, ત્યાર પછી રામાનંદ સ્વામીના શિષ્યોમાં અગ્રેસર મુક્તાનંદ સ્વામી બ્રાહ્મણ શ્રેષ્ઠ શ્રીહરિનો આદર સત્કાર કરી કહેવા લાગ્યા કે હે વર્ણી, તમને ધન્ય છે, કારણ કે તમે મનુષ્ય જન્મને સફળ કરવા જઈ રહ્યા છો અને સદગુરુ રામાનંદ સ્વામી અત્યારે તો ભોજનગરમાં બિરાજે છે, પણ 3 માસ વીત્યા પછી જરૂરથી ફરી અહીં પધારશે. હે વર્ણી, તમારા અંતરમાં રામાનંદ સ્વામીના દર્શનની ઈચ્છા જો હોય તો અમારા વચનમાં સર્વ પ્રકારે વિશ્વાસ રાખી સ્વામી ન પધારે ત્યાં સુધી અહીંના બ્રહ્મચારીઓની માફક અમારી પાસે નિવાસ કરીને રહો. હે રાજન, મુક્તાનંદ સ્વામીના વચનો સાંભળી શ્રીહરિ ત્યાં જ નિવાસ કરીને રહ્યા. સંતોએ બહુ પ્રેમ આપ્યો, તેથી સ્વધર્મનું પાલન કરતા શ્રીહરિ રામાનંદ સ્વામીના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યા. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આશ્રમમાં રહ્યા પછી શ્રીહરિ તદ્દન નિર્માનીપણે વર્તી વિવિધ સેવા કરતા રહેતા. પત્રાવલી બનાવવા માટે ખાખરાના પાન લાવતા, રસોઈ પકાવવા માટે સૂકા ઈંધણ લાવતા, છાણા થાપતા તથા વથાણમાંથી છાણ ભેળું કરી લાવતા, જળ ભરી લાવતા, રસોઈ બનાવતા, ધાન્ય સાફ કરતા, રસોઈના એઠા વાસણો માંજી નાખતા, આશ્રમમાં રહેતા સંતો વર્ણિઓની સેવા કરતા, સંતમંડળમાં કોઈ સંતવર્ણિ બીમાર પડે તો તેને રુચિકર રસોઈ કરી આપતા, રોગને પારખી તે પ્રમાણેની ઔષધિ તૈયાર કરીને આપે, ગરમ ઠંડા જળની જેવી જરૂરત હોય તે તૈયાર કરી આપે, ચરણ ચંપી કરે, માથું દબાવે, વીંજણો ઢોળે વગેરે સેવા ખૂબ જ હર્ષથી કરતા. મનુષ્યો ગમે તેટલા પ્રયત્નો કરે છતાં પણ જે સદગુણો પ્રાપ્ત ન કરી શકે તેવા નિર્માનીપણે સાધુની સેવા કરવી તથા દયા ક્ષમા આદિ અનંત સદગુણો શ્રીહરિમાં જોઈ મુક્તાનંદ સ્વામી આદિ સંતમંડળને જેવો ગુરુ રામાનંદ સ્વામીમાં સ્નેહ હતો તેવો શ્રીહરિમાં સૌને સ્નેહ થયો. અંતરમાં ગુરુ રામાનંદ સ્વામીના દર્શનની અત્યંત ઉત્કંઠા ધરાવતા અને સદાય તીવ્ર તપપરાયણ જીવન જીવતા શ્રીહરિ સંતો વર્ણિઓ અને તીર્થવાસીઓની ખૂબ જ સેવા કરતા, છતાં પોતાના ધર્મના નિયમો કે ભક્તિભજનના નિયમોનો ક્યારેય ત્યાગ થવા દેતા નહીં. હે રાજન, આ રીતે પોતે સકલ ઐશ્વર્ય સંપન્ન ભગવાન હોવા છતાં ઐશ્વર્યને છુપાવી મનુષ્ય ચરિત્રને કરતા શ્રીહરિ લોજપુરમાં નિવાસ કરીને રહેતા અને જે રીતે મુક્તાનંદ સ્વામી આદિ સંતમંડળને પોતામાં સ્નેહ વૃદ્ધિ પામે એવા પ્રકારનું વર્તન રાખતા, જોકે ક્યારેક ક્યારેક થોડું પોતાનું ઐશ્વર્ય દેખાડતા તથા મનુષ્યોથી અસાધ્ય સાધુતા અને દુષ્કર યોગની કળાઓ પણ દેખાડતા. હે રાજન, એકાંતમાં બેસી શ્રીકૃષ્ણનું ધ્યાન કરતા કેટલાક સંતોને પોતાના હૃદયકમળમાં પ્રગટ થયેલા તેજના સમૂહમાં શ્રીકૃષ્ણ દિવ્ય વિગ્રહધારી શ્રીહરિના જ રૂપમાં દર્શન થતા અને કેટલાક સંતોના હૃદયકમળમાં બહાર વર્ણિવેશે દર્શન કરેલા શ્રીહરિને જ પોતાના હૃદયકમળમાં સ્ફુરાયમાન થતા દર્શન થતા હતા. ક્યારેક કોઈક સંતના હૃદયકમળમાં સ્ફુરાયમાન થયેલા વર્ણિવેશ શ્રીહરિના દર્શન થતા હોય અને અચાનક બદ્રીપતિ નારાયણ ઋષિના રૂપમાં દર્શન થવા લાગે, વળી ક્ષણવારમાં તે જ વર્ણિવેશ શ્રીહરિના દર્શન થાય. હે રાજન, આ પ્રમાણે શ્રીહરિનું અલૌકિક ઐશ્વર્ય જોઈ સંતો શ્રીહરિને જ સાક્ષાત પરમેશ્વર માનવા લાગ્યા. પરંતુ મનુષ્ય નાટ્યને કરતા ભગવાન શ્રીહરિની ઈચ્છાથી એ દિવ્ય ભાવનું તેઓને વિસ્મરણ પણ થઈ જતું. હે રાજન, ધ્યાન કરતી વખતે ક્યારેક કોઈક સંતનું મન ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપમાં જોડ્યું હોય ને પૂર્વ વાસનાના બળે ઇતર પદાર્થમાં ડોટ મૂકે ત્યારે તેનાથી ઘણા દૂર બેઠેલા ભગવાન શ્રીહરિ તેને જાણી ધ્યાનપરાયણ સાધુને બોધ આપતા કે, હે સાધુ મહારાજ, તમારું મન ભગવાનને છોડી બીજે ભટકી ગયું છે, માટે આ રીતે તેને પકડીને મૂર્તિમાં જોડો. આ પ્રમાણે તેમને શીખ આપતા. હે રાજન, તેનાથી અતિશય વિસ્મય પામેલા સંતો શ્રીહરિના સ્વરૂપનો નિશ્ચય કરવા સમર્થ થતા નહીં કે આ કોણ હશે. તેથી શ્રીહરિની તેઓ દેવની પેઠે સેવા કરતા. તે સંતો ભગવાન શ્રીહરિની ક્યારેક નીતિ, ક્યારેક ધોતી અને ક્યારેક બસ્તી આદિ અનેક યોગક્રિયાઓના દર્શન આશ્ચર્યપૂર્વક કરતા. જે ક્રિયાઓ પોતાનાથી સાધવી ઘણી દુષ્કર હતી, તેમજ ભગવાન શ્રીહરિ યોગીઓને પણ આશ્ચર્ય ઉપજાવે તેવા સહજ સમાધિના લક્ષણવાળા શૂન્યક નામના પ્રાણાયામે સહિત પૂરક, રેચક અને કુંભક આદિ અનેક પ્રાણાયામના પ્રકારો કરીને સંતોને દેખાડતા. ક્યારેક શ્રીહરિ સમાધિ લગાવતા ત્યારે કોઈ એક અંગમાં પ્રાણની ધારણા કરતા. તે પ્રાણધારણાની કળા જોઈને સંતો શ્રીહરિને આ કોઈ મોટા રાજયોગી છે એ પ્રમાણે નક્કી માનતા. હે રાજન, ભગવાન શ્રીહરિની તપશ્ચર્યાદિક જે જે ક્રિયાઓ હતી તે સર્વે પૃથ્વી પરના મનુષ્યોને કરવી દુષ્કર હોવાથી સર્વે સંતોને અત્યંત આશ્ચર્ય ઉપજાવતી હતી. આ પ્રમાણે શ્રીહરિની સર્વે ક્રિયા અલૌકિક હતી, છતાં પોતે સાધુગુણે સંપન્ન થઈ સંતોના પ્રિય પાત્ર થઈ દાસની માફક સંતોની સેવા કરતા રહેતા. એટલું જ નહીં, અન્ન સત્રમાં કોઈ અભ્યાગતો આવે તેને પણ તેમની ઈચ્છા અનુસાર અન્નદાન કરી તેઓને સંતોષ પમાડી રાજી કરતા. હે રાજન, વર્ષા ઋતુમાં શ્રીહરિ મેઘની ધારા સહન કરતા, શિયાળામાં જળમાં બેસતા અને ઉનાળામાં પંચધૂણી તાપતા. આ પ્રમાણે તીવ્ર તપશ્ચર્યા કરતા શ્રીહરિ સંતમંડળમાં રહી મુક્તાનંદ સ્વામી આદિ સૌ સંતોને આશ્ચર્ય ઉપજાવતા હતા. આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં રામાનંદ સ્વામીના ગુરુપણાનું નિરૂપણ કર્યું અને થોડું થોડું ઐશ્વર્ય દેખાડવાની સાથે પણ દાસપણે સંતોની સેવા શ્રીહરિ કરી રહ્યા છે તેનું નિરૂપણ કર્યું. એ નામે 52મો અધ્યાય પૂર્ણ થયો.